વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ વિષ્ણુ સર્ગ શ્રીરામ દ્વારા ખરના મોકલેલા 14 રાક્ષસનો વધ, ત્યાર પછી ભયાનક રાક્ષસી શૂર્પણખા શ્રીરામચંદ્રજીના આશ્રમમાં આવી એણે સીતા સહિત એ બંને ભાઈઓનો એ રાક્ષસોનો પરિચય આપ્યો. રાક્ષસોએ જોયું મહાબલી શ્રીરામ સીતાની સાથે પર્ણકુટીમાં બેઠા છે અને લક્ષ્મણ પણ એમની સેવામાં ઉપસ્થિત છે. અને શ્રીમાન રઘુનાથજીએ પણ શૂર્પણખા અને એની સાથે આવેલા રાક્ષસોને પણ જોયા. જોઈને એમણે પ્રજળતા તેમના પોતાના ભાઈ લક્ષ્મણને આમ કહ્યું, સુમિત્રાકુમાર, તમે થોડીવાર સીતાની પાસે ઊભા રહો, હું આ રાક્ષસીનો સહાયક બનીને એની પાછળ પાછળ આવેલા નિશાચરોને અહીં હમણાં વધ કરી નાખીશ. પોતાના સ્વરૂપને સમજનાર શ્રીરામચંદ્રજીની આ વાત સાંભળીને લક્ષ્મણે એ વાતની ખૂબ પ્રશંસા કરીને તથાસ્તુ કહીને એમની આજ્ઞા માથે ચડાવી. પછી ધર્માત્મા શ્રી રઘુનાથજીએ પોતાના સુવર્ણથી ભૂષિત વિશાળ ધનુષ્ય પર પ્રત્યંચ ચડાવી અને એ રાક્ષસને કહ્યું, બંને ભાઈ રાજા દશરથના પુત્ર રામ અને લક્ષ્મણ છીએ તથા સીતા સાથે આ દુર્ગમ દંડકારણ્યમાં આવીને ફળમૂળનો આહાર કરીને ઇન્દ્રિયનો સંયમ રાખીને તપસ્યામાં રત છીએ અને બ્રહ્મચર્યનું પાલન કરીએ છીએ. આ રીતે દંડક વનમાં નિવાસ કરનારા અમારા બંને ભાઈઓની તમે શા માટે હિંસા કરવા માગો છો? જુઓ, તમે બધાએ પાપી અને ઋષિઓને અપરાધ કરનારા છો. એ ઋષિમુનિઓની આજ્ઞાથી જ હું ધનુષ્ય બાણ લઈને મહાયુદ્ધમાં તમારો વધ કરવા માટે અહીં આવ્યો છું. નિશાચરો, જો તમને યુદ્ધથી સંતોષ મળતો હોય તો અહીં જ ઊભા રહો, ભાગી ન જતા, અને જો તમને પ્રાણોનો લાભ હોય તો પાછા વળી જાઓ, એક ક્ષણ માટે પણ અહીં ન રોકાતા. શ્રીરામની આ વાત સાંભળીને એ 14 રાક્ષસો અત્યંત ક્રોધિત થઈ ગયા. બ્રાહ્મણોની હત્યા કરનારા એ ઘોર નિશાચરોએ હાથમાં ભાલા લઈને ક્રોધથી લાલ આંખો કરતા કઠોર વાણીમાં હર્ષ અને ઉત્સાહ સાથે સ્વાભાવિકપણે લાલ નેત્રોના મધુરભાષી શ્રીરામને, જેમનું પરાક્રમ તેઓ જોઈ ચૂક્યા હતા, આમ કહ્યું, અરે, તે અમારા સ્વામી મહાકાય ખરને ક્રોધિત કર્યા છે, તેથી અમારા બધાના હાથે યુદ્ધમાં હણાઈને તું પોતે જ તત્કાળ પ્રાણોથી હાથ ધોઈ બેસીશ. અમે ઘણા બધા છીએ અને તું એકલો, તારી શી વિષાદ કે તું અમારી સાથે સામે રણભૂમિમાં ઊભો પણ રહી શકે? પછી યુદ્ધ કરવું તો દૂરની વાત છે. અમારી ભુજાઓ દ્વારા છોડેલા પરિધ ભાલા અને પટ્ટીશોનો માર ખાઈને તું તારા હાથમાં દબાવેલા ધનુષ્યને, બળપરાક્રમના અભિમાનને તથા પોતાના પ્રાણોનો પણ એક સાથે ત્યાગ કરી દઈશ. આમ કહીને ક્રોધમાં ભરાયેલા એ 14 રાક્ષસો જાત જાતના આયુધ અને તલવાર લઈને શ્રીરામ પર જ તૂટી પડ્યા. રાક્ષસોએ દુર્જય વીર શ્રી રાઘવેન્દ્ર પર ભાલા છોડ્યા, પરંતુ કુકુચ્છ કુલભૂષણ શ્રીરામચંદ્રજીએ એ સમસ્ત 14 ભાલાઓને એટલા જ સુવર્ણભૂષિત બાણોથી કાપી નાખ્યા. ત્યાર પછી મહાતેજસ્વી રઘુનાથજીએ અત્યંત કોપાયમાન થઈને સરાણે ચડાવીને તીક્ષણ કરાવેલા સૂર્ય જેવા તેજસ્વી 14 નારાજ હાથમાં લીધા, પછી ધનુષ્ય લઈને તેના પર બાણ મૂક્યા અને કાન સુધી ખેંચીને રાક્ષસોને નિશાન બનાવીને છોડી દીધા. જાણે ઇન્દ્રવજ્રનો પ્રહાર કર્યો. એ બાણ વેગપૂર્વક રાક્ષસોની છાતી ચીરીને લોહીમાં ડૂબેલા બહાર નીકળ્યા અને દરમાંથી બહાર આવેલા સર્પોની જેમ તરત જ ભૂમિ પર પડી ગયા. એ નારાજોથી હૃદય ભેદાઈ જવાના કારણે રાક્ષસો મૂળથી કપાઈ ગયેલા વૃક્ષોની જેમ ધરાશયી થઈ ગયા. એ બધા જ લોહીથી લથપથ થઈ ગયા હતા. એમના શરીર વિકૃત થઈ ગયા હતા. એ જ સ્થિતિમાં એમના પ્રાણ પંખેર ઉડી ગયા. એ બધાને ભૂમિ પર પડેલા જોઈને એ રાક્ષસી ક્રોધથી મૂર્છિત થઈ ગઈ અને ખરની પાસે જઈને ફરી આર્ત ભાવે પડી ગયો. એના કપાયેલા કાન અને નાકનું લોહી સુકાઈ ગયું હતું, માટે ગુંદરયુક્ત લતા જેવી લાગતી હતી. ભાઈની પાસે શોકથી દુઃખી થયેલી શૂર્પણખા બહુ જોરથી આર્તનાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા અને આંસુ વહાવા લાગી. એ સમય એના મુખની કાંતિ ફીકી પડી ગઈ હતી. રણભૂમિમાં એ રાક્ષસના અણાઈ ગયેલા જોઈને ખરની બહેન શૂર્પણખા ફરી ત્યાંથી દોડતી દોડતી આવી એના સગળા રાક્ષસોના વધના સમાચાર ભાઈને કહી સંભળાવ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 20મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.